श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय 20 भगवत भक्ति नी प्रशंसा, स्त्री संग नी निंदा, भजन नो महिमा, ब्राह्मण पुराण ने गंगा नी महत्ता, जन्म वगैरह ना दुख तथा हरि भजन नी आवश्यकता। सुत जी कहे छे, ब्राह्मण हे ब्राह्मणों, पूर्व काल में अपार तेजस्वी व्यास जी आ प्रमाणे आश्रम धर्मनु वर्णन कर्यो हतु। आटलो उपदेश कर्या पछी ते सत्यवती नंदन भगवान व्यासे बधा मुनियों ने सारी पेठे आश्वासन आप्यु अने जेवा आव्या हता तेवा ज तेओ चाल्या गया। तेज आ वर्णाश्रम धर्मनी विधि छे जेनुं मैं तमारी सामे वर्णन कर्यु छे। आ प्रमाणे वर्ण धर्म तथा आश्रम धर्मनु पालन करीने ज मनुष्य भगवान विष्णुनो प्रिय थाय छे, अन्यथा नहीं। हे द्विजवरो, हवे आ विषय में हूँ तमने बधाने रहस्यनी वात बताऊँ छू, सांभळो। अहीं वर्ण अने आश्रम साथे संबंध राखनारा जे धर्म बतावामां आव्या छे ते बधा हरिनी भक्तिनी एक कलाना अंशना अंशनी पण बराबरी करी शकता नथी। कलयुग में मनुष्य ने माटे आ मृत्युलोक में एकमात्र हरिभक्ति ज साध्य छे। जे कलयुग में भगवान नारायण नु पूजन करे छे ते धर्मना फळनो अधिकारी थाय छे। अनेक नामों द्वारा जेमने पुकारवामां आवे छे तथा जे इंद्रियोना नियंता छे ते परम शांत भगवान दामोदर ने हृदय में स्थापित करीने मनुष्य त्रणे लोक पर विजयी थाय छे। जे द्विज हरिभक्ति रूपी अमृतनुं पान करी ले छे ते कलिकाल रूपी सापना डसवाथी फैलायेला पापरूपी भयंकर विषथी आत्मरक्षा करवा योग्य थई जाय छे। जो मनुष्य श्री हरिना नामनो आश्रय लई लीधो तो तेमने बीजा मंत्रोना जपनी शी आवश्यकता छे। कलो नारायणम देवम यजते यह सधर्म भाक दामोदरम ऋषिकेशम पुरुहूतम सनातनम हृदि कृत्वा परम शांतम जितमेव जगत्त्रयम् कलिकालोर गादंसात् किल्बिषात् कालकुटतः हरिभक्ति सुधाम पित्वा उलंग्यो भवति द्विजः किं जपेहि श्री हरेर नाम गृहितम् यदि मानुषेहि। 61वां अध्याय नो 6-8 श्लोक संख्या। जे पोताना मस्तक पर श्री विष्णुनु चरणोदक धारण करे छे तेने स्नान थी शू लेवू छे। जेने पोताना हृदय में श्री हरिना चरणों ने स्थापित कर लीधा तेने यज्ञों साथे शू प्रयोजन छे। जेमणे सभा में भगवान नी लीलाओं वर्णन कर्यू छे तेमने दान नी शी जरूर छे। जे श्री हरिना गुणों श्रवण करीने वारंवार हर्षित थाय छे भगवान श्री कृष्ण में चित्त लगावी राखनारा ते भक्त पुरुष ने तेज गति प्राप्त थाय छे। जे समाधि में आनंद नो अनुभव करवा वाला योगी ने मळे छे पाखंडी ने पाप में आसक्त पुरुषों ते आनंद में विघ्न नाखनारा छे। स्त्रीओ ने तेमनो वधारे संग करनारा पुरुष पण हरिभक्ति में बाधा एटले के अड़चण नाखनारा छे। स्त्रीओ आँखोना कटाक्ष थी जे संकेत करे छे तेनो उल्लंघन करवू देवताओं ने माटे पण कठण होय। जेने तेना पर विजय प्राप्त करी लीधो छे तेज संसार में भगवान नो भक्त कहवाय छे। मुनि पण आ लोक में स्त्री ना चरित्र पर मोहित थईने उन्मत्त थई जाय छे। हे ब्राह्मण, जे लोको स्त्री नी भक्ति नो आश्रय ले छे तेने भगवान नी भक्ति कई रीते प्राप्त थई शके छे। नारीणाम नयना देश सुराणाम अपि दुर्जयः स येन विजितो लोके हरिभक्तः स उच्यते माध्यन्ति मनुष्यो अप्यत्र नारी चरित्र लोलुपाः हरिभक्ति ही कुतः पुंसा नारी भक्ति जुषाम द्विजः। 61वां अध्याय 12-13 श्लोक संख्या। हे ब्राह्मणो, अनेक राक्षसियो कामिनीनो वेश धारण करीने आ संसार में विचरती रहे छे। तो सदा मनुष्य नी बुद्धि अने विवेक ने पोतानो ग्रास एटले कोळियो बनाव्या करे छे। हे विप्रो, જ્યાં સુધી કોઈ સુંદર સ્ત્રીના ચંચળ નેત્રોનો કટાક્ષ કે જે સંપૂર્ણ ધર્મનો લોપ કરનારા છે મનુષ્ય પર પડતા નથી ત્યાં સુધી તેની વિદ્યા કંઈક કરવાને સમર્થ હોય છે ત્યાં સુધી તેનું જ્ઞાન જળવાઈ રહે છે ત્યાં સુધી શાસ્ત્રોને ધારણ કરનારી તેની મેઘા શક્તિ નિર્મળ બની રહે છે ત્યાં સુધી જપ તપ અને તીર્થ સેવા થાય છે ત્યાં સુધી ગુરુની સેવા સંભવ છે અને ત્યાં સુધી આ સંસાર સાગરથી પાર થવાની સાધનામાં મનુષ્યનું મન લાગે છે એટલું જ નહીં બોધ વિવેક સત્સંગની રુચિ તથા પુરાણોની વાતોને સાંભળવાની ઉત્કંઠા પણ ત્યાં સુધી રહે છે જેઓ ભગવદ ચરણાર વિંદોના મકરંદને લેશ માત્ર પણ પ્રાપ્ત કરીને આનંદ મગ્ન થઈ જાય છે તેમની ઉપર સ્ત્રીઓના ચંચળ નેત્રનો કટાક્ષ પ્રભાવ પાડતો નથી હે દ્વિજો જેમણે દરેક જન્મમાં ભગવાન ઋષિકેશનું સેવન કર્યું છે બ્રાહ્મણોને દાન આપ્યું છે તથા અગ્નિમાં હોમ કર્યો છે તેમને તે તે વિષયો પ્રત્યે વૈરાગ્ય થાય છે તત્ર એ હરિપાદાબ્જ મધુલેશ પ્રમોદિતાઃ તેષામ ન નારી લોલા શિક્ષેપણમ હિ પ્રભુર ભવત ભવેત જન્મ જન્મ ઋષિકેશ સેવનમ યે કૃતમ દ્વિજા દ્વિજે દત્તમ હૃતમ વહનો વિરતિસ્તત્ર તત્ર હિ 61મા અધ્યાયના 19-20 શ્લોક સંખ્યા સ્ત્રીઓમાં સૌંદર્ય નામની વસ્તુ જ કઈ છે પરુ મૂત્ર વિષ્ઠા રક્ત ત્વચા ચરબી હાડકા અને માંસ આ બધાથી યુક્ત જે માળખું છે તેનું નામ જ છે શરીર ભલા એમાં સૌંદર્ય ક્યાંથી આવ્યું ઉપરોક્ત વસ્તુઓને અલગ અલગ કરીને જો સ્પર્શ કરવામાં આવે તો સ્નાન કર્યા વિના મનુષ્ય પવિત્ર થશે નહીં પરંતુ હે બ્રાહ્મણો આ બધી વસ્તુઓથી યુક્ત જે અપવિત્ર શરીર છે તે લોકોને સુંદર દેખાય છે અહો આ માનવોની અત્યંત દુર્દશા છે જે કમનસીબે ભ્રમિત કરી રહી છે પુરુષ ઉપસેલા સ્તનોથી યુક્ત શરીરમાં સ્ત્રીબુદ્ધિ કરીને પ્રવૃત્ત થાય છે પરંતુ સ્ત્રી કોણ છે અને કોણ પુરુષ વિચાર કરવાથી કાંઈ પણ સિદ્ધ થતું નથી તેથી જ્ઞાની પુરુષે બધી રીતે સ્ત્રીના સંગનો પરિત્યાગ કરવો જોઈએ ભલા સ્ત્રીનો આશ્રય લઈને કયો પુરુષ આ સંસારમાં સિદ્ધિને પામી શક્યો છે કામિની અને તેનો સંગ કરનારા પુરુષનો સંગ પણ છોડી દેવો જોઈએ તેમના સંગથી રોરવ નરકની પ્રાપ્તિ થાય છે આ વાત પ્રત્યક્ષ દેખાય છે કામિની કામિની સંગી સંગ મિત્યપિ સત્ય જેદ તત્સંગાદ રોરવ મિતિ સાક્ષા દેવ પ્રતીયતે 61મા અધ્યાયનો 7મો શ્લોક જે લોકો અજ્ઞાન વશ સ્ત્રીઓ પર આસક્ત રહે છે તેમને ભાવી એટલે કે દેવે ઠગી લીધા છે નારીની યોનિ સાક્ષાત નરકનો કુંડ છે કામી પુરુષને તેમાં રંધાવવું પડે છે કેમ કે જે ભૂમિથી તેનો આવિર્ભાવ થયો છે ત્યાં જ તે ફરી રમણ કરે છે અહો જ્યાંથી મળમૂત્ર અને રજ વહે છે ત્યાં મનુષ્ય રમણ કરે છે તેનાથી વધારે અપવિત્ર કોણ હશે ત્યાં અત્યંત કષ્ટ છે છતાં પણ મનુષ્ય તેમાં પ્રવૃત્ત થાય છે અહો આ દેવની કેવી વિડંબના છે તે અપવિત્ર યોનિમાં વારંવાર રમણ કરવું આ મનુષ્યની કેટલી નિર્લજ્જતા છે તેથી બુદ્ધિમાન પુરુષે સ્ત્રી પ્રસંગથી થનારા અનેક દોષો પર વિચાર કરવો જોઈએ મૈથુનથી શક્તિનો ક્ષય થાય છે અને તેનાથી તેને અત્યંત નિંદ્રા એટલે કે આળસ આવે છે પછી નિંદ્રાથી બેસુદ રહેવાવાળા મનુષ્યનું આયુષ્ય ઓછું થઈ જાય છે તેથી બુદ્ધિમાન પુરુષ માટે ઉચિત છે કે તે સ્ત્રીને પોતાના મૃત્યુ સમાન સમજે અને મનને ભગવાન ગોવિંદના ચરણ કમળોમાં પરોવે શ્રી ગોવિંદના ચરણોની સેવા આ લોક અને પરલોકમાં પણ સુખદ છે તે છોડીને કયો મહામૂર્ખ પુરુષ સ્ત્રીના ચરણોનું સેવન કરશે ભગવાન જનાર્દનના ચરણોની સેવા મોક્ષપ્રદ છે તથા સ્ત્રીઓની યોનિનું સેવન જ સંકટમાં નાખનારું છે મૈથુનાદ બલહાનિહી શાનિંદ્રાતી તરુણાયતે નિંદ્રાયા હૃતજ્ઞાનો હલ્પાયુર્જાયતે નરઃ તસ્માત પ્રયત્નતો ધીમાન નારીમ મૃત્યુમિવાત્મનઃ પ पश्येद गोविंद पाद अब्ज मनो वे रम्येद बुद्ध इहा मुत्र सुखम तद्धि गोविंद पद सेवनम विहाय को महामुढ़ो नारी पादम ही सेवते। जनार्दन नंग द्री सेवा ही यपु नर्भ वदायिनी नारी नाम योनि सेवा ही योनि संकट कारिणी। 31-35 श्लोक संख्या। योनि सेवी पुरुष ने वारंवार योनि में ज जवू पड़े छे। यंत्र में पिसाता मानस ने जेवू कष्ट थाय छे तेवी जे यातना तेने पण भोगवी पड़े छे। तेम छता ते योनिनी ज अभिलाषा करे छे। आ पुरुष ने केवी विडंबना छे जाणवू जोईए। हुं मारी भुजाओ ऊपर उठावीने कहूं छू, मारी उत्तम वात सांभळो, श्री गोविंद मां मन लगाओ, यातनाओ आपनारी योनियो मां नहीं। उर्द बाउ रहम बच्ची सुणु में परम वचह, गोविंद देही हृदयम न योनो यातना जुषी। 61-37 श्लोक। जे स्त्रीनी आसक्ति छोड़ीने विचरे छे ते मानव डगले डगले अश्वमेघ यज्ञ नु फल पामे छे। जो सद्भाग्यवश उत्तम कुल मां उत्पन्न सती साध्वी स्त्री साथे मनुष्य ना लग्न थई जाए तो तेनाथी पुत्र नो जन्म थया पछी तेनी साथे समागम न करो। आवा पुरुष पर भगवान जगदीश्वर संतुष्ट थाय छे, एमां लेश पण संदेह नथी। धर्मज्ञ पुरुष स्त्रीना संग ने असत्संग कहे छे, तेनी हाजरी में भगवान श्री हरि में दृढ़ भक्ति थती नथी। तेथी बधा प्रकारना संगोनो परित्याग करीने भगवाननी भक्ति करवी जोईए। मारा विचार प्रमाणे संसारमां श्री हरिनी भक्ति दुर्लभ छे। जेने भगवानमां भक्ति होय ते खरेखर कृतार्थ थई जाय छे। તે કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ જેનાથી ભગવાન પ્રસન્ન થાય। ભગવાનને સંતુષ્ટ અને તૃપ્ત થઈ જવાથી સંપૂર્ણ જગત સંતુષ્ટ અને તૃપ્ત થઈ જાય છે। શ્રીહરિની ભક્તિ વિના મનુષ્ય જન્મ વ્યર્થ છે। જેમની પ્રસન્નતા માટે બ્રહ્માદિ દેવતાઓ પણ યજન કરે છે, તે આદિ અંતરહિત નારાયણની ભક્તિ કોણ નહીં કરે। જે પોતાના હૃદયમાં શ્રી જનાર્દનના યુગલ ચરણોની સ્થાપના કરે છે, તેના માતા સૌભાગ્યશાળી અને પિતા મહાપુણ્યાત્મા છે। જગદવંદ જનાર્દન શરણાગત વત્સલ વગેરે કહીને જે મનુષ્ય ભગવાનને પોકારે છે તેમને નરકમાં જવું પડતું નથી। હરિભક્તસ્વ લોકેત્ર દુર્લભાહી મતા મમ હરો યશ્ય ભવેદ ભક્તિહી સકૃતાર્થો ન સંશય તત દેવાચરિત કર્મ हरि ही प्रणाति ये नहीं तस्मी संतुष्टे जगत तुष्टम प्रणिते प्रणितम जगत हरो भक्तिम विना नृणाम वृथा जन्म प्रकीर्ततम ब्रह्मादयः शुरा यस्य यजन्ते प्रतिहेतवे नारायण मन्नाध्यन्तम न तम सेवत को जनः तस्य माता महाभागा पिता तस्य महाकृति जनार्दन पद द्वंदम हृदये येन धार्यते। जनार्दन जंग जगद्वंद शरणागत वत्सल इति रयन्ति ये मर्त्यान तेषां निरय गति। 61-42-46 श्लोक संख्या। विशेष करीने ब्राह्मणोनु के जेवो भगवाननु साक्षात स्वरूप छे, जे लोको यथायोग्य पूजन करे छे तेमना पर भगवान प्रसन्न थाय। ભગવાન વિષ્ણુ જ બ્રાહ્મણોના રૂપે આ પૃથ્વી પર વિચરે છે। બ્રાહ્મણ વિના કોઈ પણ કર્મ સિદ્ધ થતું નથી। જેમણે બ્રાહ્મણોને પોતાની સેવાથી પ્રસન્ન કર્યા છે, જેમણે પોતાના પિતૃઓને તૃપ્ત કરી દીધા તથા પોતાના આત્માનો પણ ઉદ્ધાર કરી દીધો છે, જેમણે બ્રાહ્મણોના મુખમાં આદરપૂર્વક મધુર અન્ન અર્પણ કર્યું છે, તેમના દ્વારા સાક્ષાત શ્રી કૃષ્ણના મુખમાં તે અન્ન આપવામાં આવ્યું છે, એમાં સંદેહ નથી કે સાક્ષાત શ્રી હરિ જ તે અન્નનો ભોગ લગાવે છે। બ્રાહ્મણો હોવાથી જ આ પૃથ્વી ધન્ય માનવામાં આવી છે। તેમના હાથમાં જે કાંઈ આપવામાં આવે છે તે ભગવાનના હાથમાં જ સમર્પિત થાય છે। બ્રાહ્મણને વંદન કરવાથી મનુષ્ય પાપોથી મુક્ત થઈ જાય છે। તેથી બ્રાહ્મણ સત્પુરુષોને માટે વિષ્ણુ બુદ્ધિથી આરાધના કરવા યોગ્ય છે। ભૂખ્યા બ્રાહ્મણના મુખમાં જો થોડું અન્ન આપવામાં આવે તો દાતા મૃત્યુ પછી પરલોકમાં ગયા બાદ કરોડો કલ્પો સુધી અમૃતની ધારાથી અભિષિક્ત થાય છે. બ્રાહ્મણોનું મુખ ઉસર અને કાંટાથી રહિત બહુ મોટું ખેતર છે. ત્યાં જો કંઈ વાવવામાં આવે છે તો તેનું કરોડો ગણું ફળ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણને ઘી સહિતનું ભોજન આપીને મનુષ્ય એક કલ્પ સુધી આનંદનો અનુભવ કરે છે. જે બ્રાહ્મણને સંતુષ્ટ કરવા માટે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ મિષ્ટાન્ન અર્પણ કરે છે તેને કોટી કલ્પો સુધી મહાન ભોગ સંપન્ન લોક પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણને આગળ કરીને બ્રાહ્મણ દ્વારા જ કહેલી પુરાણ કથાનું દરરોજ શ્રવણ કરવું જોઈએ. પુરાણો મહાન પાપોનો ભસ્મ કરવા માટે મહાન દાવાનળ જેવા છે. પુરાણ બધા તીર્થો કરતા શ્રેષ્ઠ તીર્થ છે, જેના ચતુર્થાંશનું શ્રવણ કરવાથી શ્રી હરિ પ્રસન્ન થઈ જાય છે. જેમ ભગવાન શ્રી હરિ સંપૂર્ણ જગતને પ્રકાશ આપવા તથા સૌને દ્રષ્ટિ પ્રદાન કરવા માટે સૂર્યનું સ્વરૂપ ધારણ કરીને જગતમાં વિચરે છે, તે જ પ્રમાણે શ્રી હરિ જ અંતકરણમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા માટે પુરાણોનું રૂપ ધારણ કરીને વિચરે છે. પુરાણો પરમ પાવન શાસ્ત્ર છે, તેથી જો શ્રી હરિની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું મન હોય તો મનુષ્ય નિરંતર શ્રી કૃષ્ણ રૂપી પરમાત્માના પુરુષનું શ્રવણ કરવું જોઈએ. વિષ્ણુ ભક્ત પુરુષે શાંત ભાવથી પુરાણ સાંભળવા જોઈએ, કેમ કે તે અતિ દુર્લભ છે. પુરાણની કથા બહુ નિર્મળ છે તથા અંતકરણને નિર્મળ બનાવવાનું ઉત્કૃષ્ટ સાધન છે. વ્યાસ રૂપધારી શ્રી હરિએ વેદાર્થોને સંગ્રહ કરીને પુરાણની રચના કરી છે, તેથી તત્પરતાથી તેનું શ્રવણ કરવું જોઈએ. પુરાણમાં ધર્મનો નિશ્ચય કરવામાં આવ્યો છે અને ધર્મ સાક્ષાત કેશવનું સ્વરૂપ છે. તેથી વિદ્વાન પુરુષ પુરાણ સાંભળી લીધા પછી વિષ્ણુ રૂપ થઈ જાય છે. એક તો બ્રાહ્મણ જ સાક્ષાત શ્રી હરિનું સ્વરૂપ છે, બીજું પુરાણ પણ તેવું જ છે, તેથી તે બંનેનો સંગ પામીને મનુષ્ય વિષ્ણુ રૂપ જ થઈ જાય છે. એ જ પ્રમાણે ગંગાજીના જળથી અભિષિક્ત થયા પછી મનુષ્ય પોતાના પાપોને દૂર ભગાવી દે છે. ભગવાન કેશવ જ જળ રૂપે આ પૃથ્વીનો પાપથી ઉદ્ધાર કરી રહ્યા છે. જો વૈષ્ણવ પુરુષ વિષ્ણુના ભજનની અભિલાષા રાખતો હોય તો તેણે ગંગાજીના જળનો નિર્મળ અભિષેક પ્રાપ્ત કરવો જોઈએ, કેમ કે તે અંતકરણને શુદ્ધ કરવાનું ઉત્તમ સાધન છે. આ પૃથ્વી પર ભગવતી ગંગા વિષ્ણુ ભક્તિ પ્રદાન કરનારા છે. લોકોનો ઉદ્ધાર કરનારા ગંગાજી વાસ્તવમાં શ્રી વિષ્ણુનું જ સ્વરૂપ છે. બ્રાહ્મણોમાં, પુરાણોમાં, ગંગામાં, ગાયોમાં તથા પીપળાના વૃક્ષ નારાયણ બુદ્ધિ કરીને મનુષ્ય તેમના પ્રત્યે નિષ્કામ ભક્તિ કરવી જોઈએ. વિષ્ણુ ભક્તિ પ્રદા દેવી ગંગા ભુવિ ચ ગીયતે વિષ્ણુ રૂપાહી સા ગંગા લોક નિસ્તાર કારિણી. બ્રાહ્મણેશુ પુરાણેશુ ગંગાયામ ગોષુ પીપ્પલે નારાયણ ધિયા પુંબીર ભક્તિ હિ કાર્યા હેતુકી. 61મા અધ્યાયના 69-70 શ્લોક સંખ્યા. તત્વજ્ઞ પુરુષોએ એમને વિષ્ણુનું પ્રત્યક્ષ સ્વરૂપ નિશ્ચિંત કર્યું છે, તેથી વિષ્ણુ ભક્તિની અભિલાષા રાખનારા પુરુષોએ સદા આમની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની ભક્તિ વિના મનુષ્યનો જન્મ વ્યર્થ છે. કળિયુગ જેમની અંદર જળ છે, જે પાપરૂપી મગરોથી ભરેલો છે, વિષયાશક્તિ જ જેમાં વર્તુળ છે, દુર્બોધ જ ફીણ છે, મહાદૃષ્ટ રૂપી સર્પોના કારણે જે અતિ ભયંકર લાગે છે તે દુસ્તર ભવસાગરને હરિભક્તિની નૌકા પર બેઠેલા મનુષ્ય પાર કરી જાય છે. તેથી લોકોએ હરિભક્તની સિદ્ધિને માટે પ્રયત્ન કરવો જોઈએ. લોકોને નકામી વાતો સાંભળવામાં ક્યુ સુખ મળે છે કે જેથી શ્રી હરિની લીલા કથામાં આસક્ત થતા નથી. જે મનુષ્યનું મન વિષયોમાં જ આસક્ત હોય તો સંસારમાં વિવિધ પ્રકારના વિષયોથી મિશ્રિત તેમની વિચિત્ર કથાઓનું જ શ્રવણ કરવું જોઈએ. હે દ્વિજો, જો મોક્ષમાં જ મન જતું હોય તો તેમણે ભગવત કથાઓ સાંભળવી જોઈએ. તેમને અનાદરપૂર્વક સાંભળવાથી પણ શ્રી હરિ સંતુષ્ટ થઈ જાય છે. ભક્ત વત્સલ ભગવાન ઋષિકેશ જો કે નિષ્ક્રિય છે, છતાં તેમણે સાંભળવા આતુર ભક્તોના હિત માટે અનેક પ્રકારની લીલાઓ કરી છે. 100 વાજપેયી વગેરે યજ્ઞ તથા 10,000 રાજસી યજ્ઞોના અનુષ્ઠાનથી પણ ભગવાન તેટલી સરળતાથી મળતા નથી જેટલી સુગમતાથી તેઓ ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે. જે હૃદયથી સેવન કરવા યોગ્ય સંતો દ્વારા વારંવાર સેવિત તથા ભવસાગરથી પાર ઉતરવા માટે સાર વસ્તુ છે, તે શ્રી હરિના ચરણોનો આશ્રય લો. અરે વિષયાસક્ત પામરો, અરે નિષ્ઠુર મનુષ્યો, શા માટે પોતાને રૌરવ નરકમાં નાખી રહ્યા છો? જો તમે અનાયાસે જ દુઃખોથી પર જવા ઈચ્છતા હો તો ગોવિંદના સુંદર ચરણોનું સેવન કર્યા વિના નહીં જઈ શકો. ભગવાન શ્રી કૃષ્ણના યુગલ ચરણો મોક્ષપ્રદ છે, તેમની ભક્તિ કરો. મનુષ્ય ક્યાંથી આવ્યો છે ને તેને ક્યાં પાછું જવું? એ વાતનો વિચાર કરીને બુદ્ધિમાન પુરુષે ધર્મનો સંગ્રહ કરી લેવો જોઈએ. કિમ સુખમ લભતે જંતુર જંતુ રસ દ્વાતાર વધા વધારણે હરેરદ હરેરદ ભૂત લીલસ્ય લીલાખ્યાને ન સજ્જતે તદ્વિચિત્ર કથા લોકે નાના વિષય મિશ્રિતા શ્રોતવ્યા યદિ વેવ નૃણામ વિષયે સજ્જતે મનઃ નિર્વાણે યદિ વા ચિત્તમ શ્રોતવ્ય તદપિ દ્વિજા હેલયા શ્રવણાચ્ચપા શ્રવણ્યાચ આપી તસ્ય તુષ્ટો ભવેદ ધરીહી નિષ્ક્રિયો અપિ ઋષિકેશો નાના કર્મ ચકાર સહ સુશૃણામ હિતાર્થાય ભક્તાનામ ભક્તવત્સલહ ન લભ્યતે કર્મ ણાપી વાજપેય શતાદિના રાજસુયાયુતેનાપી યથા ભક્ત્યા સ લભ્યતે યત પદમ ચેત સા સેવ્યમ સદ્ભિરાર ચરિતમ મુહુહુ ભવાબ્ધિ તરણે સારમાશ્રયધ્વમ હરે હે પદમ રે રે વિષય સંલુબ્ધાઃ પામરા નિષ્ઠુરા નરાઃ રૌરવે હે કિમ આત્માન આત્માના પાતયિષ્યસ્થ વિના ગોવિંદ સૌમ્યાંગ સ્ત્રી સેવનમ મા ગમિષ્યથ અનાયાસેન દુઃખા નામ તરણમ યાદિ વાગ્છથ ભજધ્વમ કૃષ્ણ ચરણાર વપુ નર્ભવ કારણે કુત એવાગતો મર્ત્ય કુત એવ પુનર્વ્રજેત એતદ્રિચાર્યા મતિમાનાશ્રયે ધર્મ સંગ્રહ 61મા અધ્યાયના 75-84 શ્લોક સંખ્યા. કેમ કે વિવિધ પ્રકારના નરકોમાં પડ્યા પછી જ્યારે ફરી ઉત્થાન થાય છે ત્યારે મનુષ્ય જન્મ મળે છે, ત્યાં પણ તેને ગર્ભવાસનો અતિ કષ્ટપ્રદ દુઃખ તો ભોગવવું જ પડે છે. હે દ્વિજો, પછી કર્મવશ જીવ જો આ પૃથ્વી પર જન્મ લે છે તો બાળપણ વગેરેના અનેક દોષોથી તેને પીડા સહન કરવી પડે છે. પછી યુવાન થયા પછી જો દરિદ્રતા હશે તો તેનાથી ભારે કષ્ટ થાય છે, ભારે રોગથી તથા અનાવૃષ્ટિ વગેરે આપત્તિઓથી પણ દુઃખો સહેવા પડે છે. વૃદ્ધાવસ્થામાં મન આમ તેમ ભટકવાથી જે કષ્ટ તેને થાય છે તેનું વર્ણન થઈ શકે એમ નથી. ત્યાર પછી વ્યાધિના કારણે યથા સમય મનુષ્ય મૃત્યુ પામે છે. સંસારમાં મૃત્યુથી વધીને બીજા કોઈ દુઃખનો અનુભવ થતો નથી. ત્યાર પછી જીવ પોતાના કર્મવશ યમલોકમાં પીડા ભોગવે છે, ત્યાં અતિ દારૂણ યાતનાઓ ભોગવીને ફરી સંસારમાં જન્મ લે છે. આ પ્રમાણે તે વારંવાર જન્મ મરણના ચક્કરમાં ફરતો રહે છે. જેણે ભગવાન ગોવિંદના ચરણોની આરાધના કરી નથી તેની આવી દશા થાય છે. ગોવિંદના ચરણોની આરાધના ન કરનારા મનુષ્યનું કષ્ટ વિના મૃત્યુ થતું નથી તથા કષ્ટ વિના તેને જીવન પણ મળતું નથી. જો ઘરમાં ધન હોય તો તેનાથી શું ફળ મળ્યું? જે સમયે યમદૂતો આવીને જીવને ખેંચે છે તે સમયે ધન શું તેની પાછળ પાછળ જાય છે? તેથી બ્રાહ્મણોના સત્કારમાં વાપરેલું ધન બધી રીતે સુખ આપનારું છે. દાન તો સ્વર્ગની સીડી છે, દાનથી બધા પાપો નાશ પામે છે. ગોવિંદની ભક્તિ જ અત્યંત કલ્યાણકારી છે. ગોવિંદનું ભક્તિપૂર્વક કરેલું ભજન માન પુણ્યની વૃદ્ધિ કરનારું છે. જો મનુષ્યમાં શક્તિ હોય તો તેને વ્યર્થ ન ગુમાવી દે, આળસ છોડીને ભગવાનની સામે નૃત્ય કરે અને ગીત ગાય. મનુષ્યની પાસે જે કઈ હોય તેને ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત કરી દે. શ્રીકૃષ્ણને અર્પણ કરેલી વસ્તુ કલ્યાણપ્રદ બની જાય છે અને બીજા કોઈને આપેલી વસ્તુ માત્ર દુઃખપ્રદ થાય છે. નેત્રોથી શ્રી હરિની પ્રતિમાના દર્શન તથા કાનોથી શ્રીકૃષ્ણના ગુણ અને નામોનું જ સતત શ્રવણ કરવું. વિદ્વાન પુરુષે પોતાની જીભ વડે શ્રી હરિના ચરણોદક નું આસ્વાદન કરવું જોઈએ. નાસિકા દ્વારા શ્રી ગોવિંદ ના ચરણાર વિંદ પર ચડેલા શ્રી તુલસી દળ ને સૂંઘીને ત્વચાથી હરિભક્તો નો સ્પર્શ કરીને તથા મનથી ભગવાનના ચરણોનું ધ્યાન કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. એમાં કોઈ સંશય કરવાની જરૂર નથી. વિદ્વાન પુરુષ ભગવાનમાં જ મન જોડી રાખે અને હૃદયમાં તેમની ભાવના કરે. આ પ્રમાણે કરનાર મનુષ્ય અંતમાં ભગવાનને જ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ વિચાર કરવાની જરૂરત નથી. જે મન દ્વારા પણ નિરંતર ચિંતન કરવાથી ભક્તને પોતાનું પદ પ્રદાન કરી દે છે, તે આદિ અંત રહિત ભગવાન નારાયણનું કયો મનુષ્ય સેવન નહીં કરે. જે શ્રી વિષ્ણુના ચરણાર વિંદમાં નિરંતર ચિત્ત લગાવી રાખે છે, ભગવાનની પ્રસન્નતા માટે યથાશક્તિ દાન આપે છે તથા તેમના યુગલ ચરણોમાં પ્રણામ કરે છે અને અનુરાગ રાખે છે, તે આ લોકમાં અવશ્ય પૂજ્ય ભાવને પ્રાપ્ત થાય છે. યદા શોવ કૃષ્યતે યામ્યેર દુર્તે કિમ ધનમ નિવ્યાત તસ્માદ દ્રિજાતિ સત્કાર્યમ દ્રવિણમ સર્વ સૌખ્યદમ દાનમ સ્વર્ગસ્ય સોપાનમ દાનમ કિલ્બિષ નાશનમ ગોવિંદ ભક્તિ ભજનમ મહાપુણ્યમ વિવર્ધનમ બલમ યદિ ભવિન્મર્ત્યે ન વૃથા તદ્વ્યથમ ચરેદ હરે રગ્રે નૃત્ય ગીતમ કુર્યાદેવમ તન્નિદ્રતઃ યત્કિંચિદ વિદ્યતે પુંસામ તચ્ચ કૃષ્ણે સમર્પયેત કૃષ્ણાર્પિતમ કુશલદ મન્યાર્પિતમ અર્પિતમ સૌખ્યદમ ચક્ષુભ્યામ શ્રી હરે રવે હરે રેવ પ્રતિમા દિન રૂપણમ શ્રોત્રાભ્યામ કલયેત કૃષ્ણ ગુણના માન્ય હરનિશમ જિહ્વ્યા હરિપાદંબુ સ્વાદિતવ્યમ વિચક્ષણેહી ગોવિંદ પાદ અબ્જ તુલસી દલમ ત્વચા અસ્પૃશ્ય હરેર ભક્તમ મનસા અસ અધ્યાય તત્પદમ કૃતાર્થો જાયતે જંતુર્નાત્ર કાર્યા વિચારણા તન્મન્ના હિ ભવિત પ્રાજ્ઞસ્તથા શાતદ ગતાશય તમેવાંતે અભ્યેતિ લોકો નાત્ર કાર્યા વિચારણા ચેતસા ચાપ્યનુ ધ્યાતઃ સ્વપદં યઃ પ્રયચ્છતિ નારાયણ મનાધ્યંતમ નતમ સેવેત કો જનઃ સતત નિયતિ ચિત્તો વિષ્ણુ પાદાર વિંદે વિતરણ મનુ શક્તિ પ્રતયે તસ્ય કુર્યાત નતિ મતિ રતિ મશ્યાધ્રીદ્રયે સવિદ ધ્યાત સહી ખલુ નર લોકે પૂજ્યતા મા ન્યુ જાચ 61માં અધ્યાયના 93 થી 102 શ્લોક સંખ્યા અધ્યાય 20 સમાપ્ત. 20 અનુક્રમણિકા પ્રમાણે છે, પરંતુ શ્લોકના અનુવાદ રૂપે આ શ્લોક સર્ગખંડનો 61મો અધ્યાય હતો. અધ્યાય સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.